તારી પર શેઠ આવું કરે તો સારું લાગે પોતે એની જગ્યા હશે. હવે એક બાજુ શેઠાની ભૂરક્યા કરતી રહી, મારી મારી થોડા કરવા દે. એટલે હું આ નથી એને ભાગ્યો. હું આ નંદ ના આવડે આવડે છોકરા હોય ને સુરેશભાઈ, તેને હું કહું લે પ્યાલો કરી છે બહાર નાખ્યો તો આમાં કરે. કોઈ ના રાખે, કોઈ ભાગે નહી. હું કહું હા બુટ છે ને નાખ્યા બહાર ના આમ કરે છોકરા. ના નાખે, આ તો આપડા મનમાં એક જન્મો છે ને અજ્ઞાનતા છું, બધો અજ્ઞાનતા છે ચોટી પડે છે ને તને નિમિત્ત ને બચકો ભરે વાત કે નિમિત્ત ને બચકો ભરે, નિમિત્ત ને બચકો ભરે ખરા, નિમિત્ત ને બચકો ભરે દાખલો સમજાય. શું શી રીતે સમજાય છે કોઈ યાર દાખલો યાદ ખીજાવાનું શું કે છે? કોઈના ઉપર ખીજાવાનું, કોઈના ઉપર ચીડાવાનું. કર્મ ના ઉદય આપડા આપડે એ કર્મ બધે આપડે ભોગવી લેતા બધા પણ મને કર્યું હવે ચોટી પડીએ છીએ તે એ પણ ખરો દાખલો આપી દઉં નાનો નિમિત્તે ભટકા ફરવાનું. દેખ શેઠ બેઠા હતા, મારા ફાધરે એક ચિઠ્ઠી આપીને મોકલેલો વાણિયા શેઠ ને, એટલે આ ચિઠ્ઠી આપી હજી ફળા શેઠ ને. એટલે હું બાર તેરો ને આપી આવ્યો, મારે રમવા જવું હતું. શેઠ ને આપે શેઠ માં જવાબ બાબા આવે નહીં, મારે પેલો બે મિનિટ થાય તો મારું મન અકળ્યું. મન શું થાય? મન તાર શેઠ શું કરે? કુતર કુરકરી પાડેલું સારું મોટું, તેમ પંપાર પંપાર કર મારી વાત પર. હા હું આપું તને જવાબ કે છે પાછા જા કુરકરી પંપાર પંપાર જ કહે. હા અહીંયા નથી ગયા બે જાક છે હું. એટલે પછી મને રીસ ચડી તે કુરકરીનું મોડું અહીંયા કર્યું હતું શેઠ ના, અને આમાં પંપાય પંપાય કર્યા કરે. પૂછડી આ બાજુ હતી ને પૂછડી એવી ડવાઈ, મને રીતરી મારા વાણિયા ઉઠવાનો નથી દાદા. એટલે પૂછડી એવી ડવાઈ તો બચકું છે ને કહ્યું કહી, કારણ કૂતરાને ખબર નથી કે આ કોને પૂછડી ડવાઈ એ નિમિત્તે બચકું ભરે શું ભરે. એ રીતે આ મનુષ્ય બચકા ભરી ખાય છે. દોષ કોનો હોય? બોસે બોસે દુઃખ કાઢી મેળ્યો હોય બૈરી કરાય તારી રીતે આ જો મારા બોસ જો સારો ભરે ને એ ભરે. એટલે આ સમજવા જેવું છે બધું. એટલે આ શું પછી ક્યાં સુધી આવી ગયું? વ્યવસ્થિત શક્તિ પ્યાલો કેમ તોડે છે? આપડા લોકો એવા છે કે એક ડઝન ગબ્રકા બિલ આવે ને તે હાથ પીડી થી ચલાવે એવા બધા હાથી મૂકે ને હાથ પીડી થી તો પ્યાલા નું કારખણ વાળું ના ચાલે, ખોણ વાળું ના ચાલે. વ્યવસ્થિત બધા જીવ માત્ર ચલાવવાનું, તે વ્યવસ્થિત એડજસ્ટમેન્ટ જોવાનું નહીં જોવાનું. ખોણે વાળું ના ચાલે, વેપારીઓ ના ચાલે બધા. એટલે એનો વ્યવસ્થિત સ્વભાવ શું છે કે સપ્લાય પણ એ કરે છે. આપણે ફિકર નહીં રાખી, સપ્લાય એનું છે ના છે એ કરે છે. આ ફરી હું જોટ જ ના લાવું બીજો. આપણે નિયમો લઈએ, બીજા તો લોકો એમ કાયદેસર કાઢી નાખે બાર મહિને. આપણે તો આ દબીએ છીએ ને ચલો એક આગળ એ આપડે ધોઈ દેવા દેવા. આ તો ક્વોલિટી ઇન્ડિયન પઝલ કહેવાય, તો કોઈ સોલ્વ ના કરી શકે આ પઝલ. કઈ જાત નું એવું લાગ્યા કરે ને. હવે એટલે વ્યવસ્થિત શક્તિ ને બધાનું ચલાવી લેવાનું, બધાનું ચલાવી લેવાનું. એટલે વ્યવસ્થિત શક્તિ આ તોડફાડ બોડફાડ બધું કરે છે. એક દાખલો તમને સમજણ પડી ને આમાં વ્યવસ્થિત શક્તિનું શું શું કાર્ય કરશે બીજો દાખલો બેંક નો આપું છું દાખલો, કે આપડે બેંક માં ગજા 200 રૂપિયા પડ્યા છે, બેંક માંથી 2000 લીધા, તે ગજા 2000 મૂક્યા, બીજા 200 પડ્યા છે, બે જુદા જુદા ગજા મૂક્યું, અને પછી આવતા હોઈએ અને બોર્ડ વાંચ્યું બીવાર વખતથી, એટલે આપડે કેવું સુરેશભાઈ ગજુ ડાબી રાખજો, લફતો ખરાબ છે, એટલે સુરેશભાઈ ડાબી રાખે, પણ પેલી જમાત કઈ કાચી નથી હોતી, એ વાટેલો મરચું મરચું તૈયાર રાખે, આમ પહેર્યું અને આ સુધી ગયો અને કાપી લઈ ગયો, વ્યવસ્થિત કઈ શાંત થઈ જવાનું, કોણ કાપી ગયું, એને કાપી ગયો વ્યવસ્થિત કાપી, આપડે પેલો હિસાબ ચૂકતે કર્યો, શું તે વખત બધા ઉભા હોય ને તે બુમા પાડે, એ સુરતભાઈ ચલો લઈ ગયો, શું લઈ ગયો તમારું ગજુ કાપીને, ત્યાં કે ભાઈ ગજુ કપાયું ખરું, પણ આ ગજવા 200 હતા ને અમે તો હાથ ખાલી જો ને આ દિવસ, એટલે પછી એ બોલતા જ નથી, વગર કઈ આપી દે કઈ, અને ઉપરથી કે છે હાથે પૂરતું ના લગતો ખરાબ છે, મુહૂર્ત જવા છે, મોરે પાસે બનાવું કે જગત તો બધું આવું દુરુપયોગ કરે, પોતે દુખ્યા ને બીજા ને દુઃખ જ આપે, સુખ્યો માણસ હોય તો જ બીજા ને સુખ આપે, નહીં તો દુખ્યો માણસ બીજા ને દુઃખ આપે વગર રહે જ નહીં, એવો કાયદો જ છે, એટલે આપડા લોકો તો ખોરિયા હતા આપડે જોડે દીને, એને ઘેર દઈને ખોરી હતું અત્યારે, તમારે સુરેશ આમ કેતો હતો એમ કે આપે જમ્પી ના દેખે ત્યાં લોકો, એટલે ગજુ કપાયું એટલે વ્યવસ્થિત કહી, અને શું કરવાનું આપડે આગળ જવાનું, વ્યવસ્થિત કાપ્યું, આમાં ગુનેગાર કોણ, જગત ના લોકો શું કે પેલો કાપી દેનારો ગુનેગાર, કુદરત શું કે છે કે આપડે પકડ્યા આ બધા કોઈનું કપાયું નહીં, તમારો નંબર ક્યાંથી લાગ્યો, માટે આપડે આપડે આપણું પકડ્યા આજે, અને પેલો જયારે પકડાય છે તારે ગુનેગાર, અત્યારે ગુનેગાર હતા તે દલી ગલી ખાતો હશે, ઘોડા ઘડી ફરતો હશે, એટલે પછી આપડે ઘેર કહેવા મળે, ત્યારે વચ્ચે પોલીસ ગેટ આવી, તો પોલીસ ગેટમાં કહેવાનું વ્યવહાર વ્યવહાર દેખાડવાનો, કે ભાઈ આ ગજુ કપાયું છે, તો કે કેસ જરા નોંધી લીધો, 2000 ગયા છે, તો નોંધાવી દીધો કેસ, ને પછી ઘેર ગયા, ઘેર ગયા તો 8:30 આવ્યા રાતના, ત્યારે આપડે મન તો ખરું જ ને, જ્ઞાન મળ્યું, પણ મન કઈ દાયું થઈ ગયું છે, મન પાછું કુદા કુદ કરવા મળ્યું, તમે તો વ્યવસ્થિત કે છો, પણ પેલા બાદશાહ પણ તેનું શું કોને, આપડે વ્યવસ્થિત કઈ સમાધાન કર્યું, તારે એ નહીં હું કરો, જળ આપી દેવાનું ના હોય, જમતી બેસવા ના દે, શું કરે ને, મન કે છે પણ પ્રાણ બાદશાહ પણ તેનું શું, એટલે આપડે હમણાં જે કાંઈ મન આખી રાત ઊંઘવા નહીં દે, અને અજંપો કરે છે, ફાયદો થયો નહીં, ઊંઘતી ઊંઘા ઉર્જા કરે, સમજે ને, એટલે આપડે ઘરમાં આવીને કહી દેવાનું કે આ જરા દૂધ નાખીને શીરો સારો બનાવો, અને જરા ભજીયા છે, રહીતું છે, બધી હરેક ચીજો બનાવો જરા, એટલે બહેરાય જાય કે ના કઈક સારું છે, કઈક અમે લાયા, પછી હારા કરી સુરેશ જમાડી, ખૂબ જમાડવાથી રહે, અને હુતાની બેઠા બેઠા જ ઊંઘાવે એવું થઈ જાય, હુતાની હાથે જ ઊંઘ, પછી મન મન બધું ઊંઘી જાય, પછી હવારમાં પોલીસ વાળા આવ્યા હોય ઉઠીએ, તાર પોલીસ વાળા કહે શું છે, કે આ માણસ પકડી ગયો તમારો, પણ છતાં આખી રાત રમી રમી દારૂ પી પીને કરીને પૈસા ખરાબ કરે, ત્યારે કઈ છે કઈ બચ્યું છે, ત્યાં કહેલો 800 હાડી પત્તી બચ્યા છે, ત્યારે 800 હાડી પત્તી આપણે લઈ લેવાના, અને 800 રૂપિયા આપણે બધા મૂકવાના, અને સાડી પત્તીમાંથી 15 રૂપિયા પોલીસ વાળાને આપવાના, સાડી પત્તીમાંથી 15 રૂપિયા પોલીસ વાળાને આપવાના, અને 10.5 રૂપિયા રહ્યા તે પેલા રાત સુધી શિકાર બીજો નામ બિચારા શું ખાય, ખાતો તું લઈ જાય, કહ્યું આ શું કહ્યું, ખબર ને, કારણ કે વંશારી તો કુદરત ને ગેર નિયમ છે, કુદરત ને ઘેર જેને એને કંટ્રે એને ચોરી કરવાનું લાયસન્સ લીધું ને, એટલે ચોરી કરવાની કુદરત હેલ્પ કર્યા જ કરવાની, કારણ કુદરત ને હેલ્પ, ચોરી કોણ કરે, ખરાબ માલ હોય ચોરી કોણ કરે, સરકાર ભગવાન જાતે આવે, ભગવાન જાતે ચોરી કરવાનું, તમારે અહીંથી જ કહે કે તમે કોનો ચોરી કરવાનો ધંધો, અમારે તમારે જવાબદારી તમારી, અમારી હેલ્પ બધી, શું કહ્યું, એટલે નહીં 800 હાડી પછી લીધા, તે 800 લીધા 800 ઘરમાં જઈ અને 2000 રૂપિયા બેંક ખાતે જમા કરવાના. 1200 રૂપિયા વ્યવસ્થિત ખાતે ઉધાર કરી દેવા, 800 સુધી ઘરે મૂકી દેવાના. પછી વ્યવસ્થિત ખાતે જાય છે તો જમે થઈ જશે. જો સમજાય ને, થઈ ગયું તીજી આજ્ઞા. તીજી આજ્ઞા સમજાય. હવે તમારું ચલાવશે વ્યવસ્થિત. હવે ચોથી આજ્ઞા આપું છું. આ ટાઈમમાં કઈ અઘરું છે? ચોથી આજ્ઞા આપું છું કે હવે આ બધા સાહેબ શું સંબંધ આ બધા જોડે? ઋણાનુબંધ કેટલા છે? ઋણાનુબંધ વાળા આપણે ઋણાનુબંધ હોય ગયા તેના બધા ઋણાનુબંધ સંબંધો બધા કેટલું છે? કેમ છો કે સુરેશ કેમ છો? સુરેશજી કેમ છે? આપડે ઋણાનુબંધ મન કહેવાય. વાં કેમ આંખ ભેગી થઈને હે ઋણાનુબંધ? એટલે આ બધા ઋણાનુબંધ એ પૂર્વ નું ઋણ બંધાયેલું છે. ત્યારે બીજા આ બધા હવા ત્યારે બધી વસ્તી છે, આપડે બીજા જોડે લેવા દેવા નથી નથી ને. એટલે આટલા પૂરતું જ આ 5-25 હજાર માણસ ને પૂરતું જ આપડે આ સંસારમાં ભટકવું પડે છે. જો અમને ચોપડો ચોખ્ખો થઈ જાય તો આપડે છૂટા સમજે ને. એટલે ચોપડો ચોખ્ખો કરવા માટે હું આપી દઉં, આ વસ્તુ સમજાવું છું. હવે આ ઋણાનુબંધ નામ શું પાડવા? કારણ કે ફર્સ્ટ ઋણાનુબંધ આ તમે સુધારતા થાય ને, પહેલા પહેલું ઋણાનુબંધ આ છે તે સુરેશ નું છે ને. એટલે આ ફાઇલ નંબર 1 FILE ફાઇલ નંબર 1 અને આ ફાઇલ નંબર 2 તારી ફાઇલ નંબર આ 1 અને 2 પછી છોકરા 3, 4, 5, 6 બધી ફાઇલો નું નામ સમજી લેવાનું. તું કહું પાંચમા નંબરની ફાઇલ એટલે ઈલા સમજી જાય કે કઈ કોણ આવી. પચીસ નંબર ની ફાઇલ એટલે સમજી જાય કે જય સચિદાન. હા, રસિકભાઈ આયા. રસિકભાઈ ફાઇલ કહેવાય. જવું તમારે શું કે છે? હા હા, જય. હવે આ ફાઇલો નો સંભાવ નિકાલ કરવો એટલું સમભાવે ફાઇલો નો નિકાલ કરવો એટલી તમારી આજ્ઞા છે. કોઈ પણ ફાઇલ આવી એ આપણને માન આપતી હોય તે આવે તે ફાઇલ કહેવાય. અપમાન કરતી હોય કે ગહારો બોલતી હોય તો એ ફાઇલ કહેવાય. સમજાય ને? પણ બધા જોડે સંભાવ નિકાલ કરો છો નક્કી રાખો કેવી રીતે? જેમ આપણે ઓફિસમાં કહ્યું હોય કે સુરેશભાઈ આ બધી ફાઇલો છે એની કોઈને ચા પીશો નહીં, કોઈ ગુસ્સે થશો નહીં, અને આ ફાઇલો બધું નિકાલ કરી નાખો. કરી નાખે કે નાખી જેવી રીતે આ ફાઇલો નિકાલ કરી નાખો. સંભાળ નિકાલ સમજે ને. છે તે રંજનબેન છે તે કોઈ થોડું બોલતા હોય ને, આપણે ના કેમ એવું બોલતો હોય તો એ આપણે નક્કી કર્યું સંભાળો નિકાલ કરવો. સમજે ને, કઈ ના ગમે બોલવાનું તે એ બોલે છે તે આપણા પ્રારંભના આધારે એમનું બોલાય છે. આ બધું અંદર જે સાયન્સ છે તે તમારે પૂછો તો બધી કઈ જ પછી સમજો ને. આ તો હું તમને અત્યારે જ્ઞાન આપું. આ વિજ્ઞાન તો તમારી બહુ લાંબુ છે, જેટલું પૂછો એટલું. થોડી વાર માટે જતા ના રહેશો? આજ્ઞા પતે પછી જાઓ. હા, આશી મિનિટ થોડા માટે બગાડશો નહીં હવે આટલું. થોડા માટે થોડું જ વાત છે, થોડીક જ વાત છે તમારી બગાડ. હા, એટલે આ ચોથા નંબર સમજાય છે. સંભાવ નિકાલ કરવો, બીજું કઈ છે નહીં. સમભાવે નિકાલ કરવો છે. કાકા જોડે ના ફાવતું હોય, કાકો વારે કઈ રોજ ગહારા બોલતા હોય તો તેના ગહારા બોલે તો આપણે નહીં છે તે જરા હવે બોલીએ. એ જેવું બોલે એવું આપણે ગાહતું બોલીએ, પણ એવું નહીં આપણે એ ગાહતું બોલે તો આપણે સીધું બોલવું. શું કહ્યું? આવો આવો કાકા. એટલે આપણા મનમાં સંભાવ નિકાલ કરવો છે તો એની અસર તો એ પડશે. એ આવે તો તમારા મનમાં નક્કી કરો બાર દાદાની આજ્ઞા પાડી સંભાવ નિકાલ કરું એની ઇફેક્ટ ના પડશે એની પર, એના મન ઉપર. એટલું બધું ઇફેક્ટિવ છે આ જગત, સમજો ને. એ ખબર નહીં હોવાથી આ લોકો માર પડે છે. એની ફેંકડો પડે છે બધી હવાની. શું પેલા સંભાવ નિકાલ કરવાનો ચોથી આજ્ઞા, આ ફાયરો નો સંભાવે નિકાલ કરવો એ ચોથી આજ્ઞા. એમાં દાખલો આપું છું, સંભાવે શીર નિકાલ કરવો તે. હવે આપણે ઓફિસમાં જવું છે, ઓફિસમાં જવું છે તે આપણે કહ્યું, ઈલા નામ કે ઈલાને કહ્યું કે તું જમવાનું મૂકી દે, મારે 11 વાગે જવું છે. તો ઈલા કે 5 મિનિટમાં આવો કે. એટલે આપણે 5 મિનિટ પછી જઈએ તો ઈલા બેન પેલી કરી ઉતારતા હોય ને તે જરા હોંશી હાથમાં ખસી ગઈ, ઓવરટર્ન થઈ ગઈ. તે કે કયું જ્ઞાન હાજર થાય આપણું, આ જ્ઞાન આપી તેમ એટલે વ્યવસ્થિત ઊંધી કરી. એટલે આપડે એમને શું કેવું, પેલું દજાય નથી ને, અને આ જ્ઞાન ના મળ્યું હોય તો એવું બોલે કે આપડે લોકો જગત ઉભું રહી છે. પોતાના અણ સમજ થી પોતાની જાતે જ બંધાઈ, અજ્ઞાન ત્યાંથી જ બંધાય. સમજ પડે ને, આ જ્ઞાન હું જે આપું છું બંધન થી, બંધન થવાય જ નહીં, છૂટી જ જાય, છૂટ્યા જ કરેલું હજી રોજી. શું અને કર્મ અકર્મ થશે, તમે કર્મ કરો છો તો અકર્મ કહેવાય છે, તો તેમ કૃષ્ણ ભગવાન કહે છે. શું એટલે કર્મ બંધાય નહીં, સમજો ને. એટલે કર્મ અત્યારે પેલા ચાર્જ થતા હતા, ડિસ્ચાર્જ થતા, ચાર્જ થતા ડિસ્ચાર્જ થતા, કોઈ જેની ફેક કોઈ જેની ફેક, ચાર્જ થતા ને ડિસ્ચાર્જ થતા. હવે ચાર્જ થવાનું બંધ થઈ જાય, ડિસ્ચાર્જ એકલો રહ્યો, સમજો ને. એટલે વ્યવસ્થિત સમજી ગયા. એટલે હવે સંભાળ નિકાલ કરવો તે વખતે આપણે એમને કેવું કે ભાખરી અને અથાણું જવા મૂકું હું જઉં છું. એટલે એમાં એમ થાય કે બહુ સારું કર્યું છું, સંભાળ નિકાલ સમજ ને. હવે એક દાખલો થઈ ગયો ને, બીજો દાખલો આપું છું ફાઇલ નો સંભાળ નિકાલ કરવાનો. એક રૂમ માં બેઠા છીએ આપણે, અમે શુદ્ધાત્માનું ધ્યાન કરીએ છીએ. જ્ઞાન શીખ્યા પછી આપડે એવું બોલાય કે તું શું બોલ. આપડી આ પોતાની ભાષા છે ને, નવી ભાષા, એટલે કોઈ જાણે નહી આપડે. આપડે શું વાત કરી છે, ખુબ ફાઇલ આવી પેલો સમજે નહીં. એટલે અંદર બેઠા બેઠા સમજી જવાનું, ફાઇલ કોઈ આવી પણ કયા મને ચીજ ખબર પડે એ પાછું નંબર તો બાજુ આવવું જ પડે, નહીં તો બહુ આવું વધારે કરે હું. એટલે આપણે ધ્યાન છોડી અને ફાઇલનો નિકાલ પહેલો કરવો પડે. તે બહાર આવી સુલેમાન તું શું કહેવાય છું, એ દુકાન હતી જોડે આપણી તીજ જોડે, તાકે મારા તાઈને કોથરા ખોરના લાયા તમારે મહેતાજી, પૈસા નહીં હાલતા. આપણે જોઈએ કહો આ તો ફાઇલનો સંભાળ નિકાલ કરવાનો. એટલે મહેતાજીને બોલાય કેમ નથી હાલતા, તાકે એક કોથળે 80 રૂપિયા ભાવ વધારે ખેલાયો છે, એટલે 240 રૂપિયા ઝઘડો. આપણે એને બિહારી અને કહેવાનું ભાઈ એમ કાયમના ઘરાક, અને આ બધું આવું ના હોય તો પેલો કઈ ભાવ વધી ગયા છે સાહેબ. પણ એને સમજાઈ કરી અને 240 બદલે હોય ના માન્યું તો 120 આપીને પણ હું ચમકી દીધું. શું કહ્યું પછી જાય તે આપણે કેવું, સુલેભાન કોઈ દુઃખ નહીં હોવા ને. નહીં સાહેબ, નહીં સાહેબ, એટલે થઈ ગયું સાહેબ નિકાલ. શું પછી તમે હોમાં કરો, પચીમાં કરો, શું અને પૈસા બિલકુલ 5 લાખનું દેવું થઈ ગયું, પછી 2 લાખ માગતા હોય, 50,000 રોજ પતાવવાનું હોય તો એને દાઢી માફ કરીને પણ એને પતાવી દો. શું કહ્યું આપડે છેતરવા નથી, જે છે એ આપી નું શું મુકાય. પણ એનો આપડા લોકો શું કે મારે દૂધે ધોઈને આપવાના, મારે મેર ચક્કર એવું કઈ કાયદો ભગવાન તો એવો નથી. તારે એનો એના મનનું મનનું સમાધાન કરી આપે. શું કાયદો છે? મનનું સમાધાન કરી આપી કે ના બસ થઈ ગયું, બસ થઈ તો થઈ ગયું. શું કહ્યું? આ મન નું મન વેર વેર ના બધે એટલું થયું. હવે અહીંથી ગયો સલ્યો, એ પછી ત્રીજે ઘેર છે ત્રણ હજાર ત્રણ કોથળા આપેલા. ત્યાં ગયો ત્યાં મારે ખાણ ના પૈસા આપો. ત્યારે પેલા સાહેબ શું કે એક પૈસા નહીં આપો તને મોઘો ભાવ વધારે લખી લાવ્યો છે. પછી એટલે સલ્યો મુસલમાન છે એમ ચડી ગયું મગર. એક પૈસા છોડું નહીં કે છે. અરે મને ઓળખતો નથી કે આપ તો કોંગ્રેસ ના બહુ મોટા માણસ છે, પણ તેથી કે હું કઈ પૈસા તમારે છોડી નહીં ને. કોંગ્રેસ નો મોટો માણસ હોય ને ત્યાં ડબડાવે લોકો. પણ મિયા ભેદ માઠ્યો નહી એટલે પછી છેલ્લે એમને ફેંક્યા પૈસા બીવડાવવા માટે લે ઉઠાય. ત્યાં પેલા ગણી લીધા, ગણી ગજા મૂકીને હેડવા માંડ્યો. ત્યાં કે એ સડિયા ઉભો રહે કે છે. ત્યાં કે સાહેબ ક્યાં હુકમ હે? ત્યાં હું તમે જોઈ લઈશ. ત્યાં કે હા સાહેબ મેં બી દેખલું કે છે. એટલે પૂરા પૈસા આપે એમ વેર ઉભું રાખ્યું. આ જગત વેર ક્યુ પૂર્યું છે? આ કલયુગ માં વેર થી ભર્યું છે ને સત્યુગ માં પ્રેમ થી ભર્યું. તો અત્યારે તો પ્રેમ નો વાત જ કે પણ વેર ના થાય એટલે બહુ ઉત્તમ. એટલે વેર ના થાય એટલું જોઈ લેવું. આપડે કોઈ વખતે કોઈ આવ્યો હોય અને હું વાંકો હોય ને તે આપડો ગુનો ના હોય તો વેર બોતો હોય તો નિવેડો લાવવો હોય ને જરા ચાલા પીવા આમ તેમ કરી સમજાવી પટાવી ને તેમ ઊંચું કરી દઉં કે બહાર બહાર કાઢવાનો. પછી સમજાય ને એમાં કપટ કર્યું ના કહેવાય. એને મન ને ખુશ કરતી એનું એનું મન આવી ગયું, બસ થઈ ગયું. એટલે સુધી આવ્યું. કેટલા અજ્ઞાઓ થઈ પછી? આ ચાર માં પછી અઘરું નથી ને. તને લાગ્યું અઘરું? તને લાગે અઘરું થોડું? હવે પાંચમી આજ્ઞા કહું છું. પાંચમી આજ્ઞા અત્યાર સુધી તો સુરેશભાઈ ના નામનું બેંક માં ખાતું છે ને કે સુધાર્થના નામથી? છોકરો આપડે છે સુધાર્થ નો ચોપડો બાંધવાનો. આ તો જાણે વ્યવસ્થિત તાબે બધું આ વ્યવહાર છે ને બધું રિલેટિવ વ્યવસ્થિત તાબે ગયું. પણ હવે આપણે શુદ્ધાત્મા ચોપડે ખોટ ના જાય એ જોવાનું છે. ચોપડો આ પાંચમી આજ્ઞા શુદ્ધાત્મા નો ચોપડો એટલું જ છે. એક જ શબ્દ શુદ્ધાત્મા નો ચોપડો બાંધો. પણ સાહેબ ચોપડે મારે જમે શું કરવાનું? તારા જે જેટલી આજ્ઞા પાડી છે ને મેરે જમે થઈ જશે ચોપડામાં. સમજે ને? બીજું છે તે મને ન્યુ જર્સીમાં હોય એ તો આવું જ્ઞાન લીધું હોય ને પછી જેવું એટલે રજાઓ આપણે સિલેક્ટમાં બતાવી હોય તો એટલા માટે જ બતાવે. દાદા માટે બતાવે આવે લોકો જઈને પણ દર્શન કરવા આવે. આવું આ જ્ઞાન ને પાણી છાંટવું તો જોઈએ ને. કોલેજમાં કેટલી બધી કાળજી રાખતા હતા તો આમાં થોડી ઘણી રાખતી આવી જોઈએ ને. શું પાણી છાંટો શું? એટલે શું થયું? કેટલા સુધી આવ્યું? શુદ્ધાત્મા ના ચોપડા ને શુદ્ધાત્મા ના ચોપડા માં પછી દાદા ને જેટલો વખત દર્શન કરવા આવશો આશીર્વાદ લેવા આવશો તમને શક્તિ ઉત્પન્ન થાય એના માટે થશે. બીજું રાત ની બાબત હું તમને સમજાવું છું કે રાત્રે જયારે સુઈ જાઉં ગમે તે 9-10-11 વાગે આપણે કમાણી કરવા ના દેવું પડે એટલે આંખે મીચીને દાદા દેખાય અને હું સુધાર્થમાં સુધાર્થમાં બોલ્યા કરું રાત્રે. જાગતા જ ઊંઘી જવાનું, જાગતા જ આ ગોઠવી ગોઠવણી કરી ઊંઘી જવાનું. એવું રોજ કરશો ને તો એ જમે થશે તમે ચોપડામાં. પછી પુસ્તકો વાંચ્યો આપણા છે કે નહીં? પુસ્તકો પુસ્તકો વાંચ્યો કરો તો એ ધને થશે. પછી પેલું એ આવે છે માસિક, માસિક માસિક ચાલુ કરજો. પુસ્તકો ફ્રી હોય છે, માસિક એટલું જ, માસિક ના જે લેતા હોય ને તે માસિક બધું દેવાનું. એટલે માસિક તમને શું થાય, દર મહિને ફ્રેશ વાણી દાદાજી ની મળે એટલે તમને બહુ આનંદ આવશે એમાં, સમજો ને. પછી એ બધું આમાં સુધાર્થમાં ચોપડે જશે. આ પાંચે આજ્ઞા પૂરી થઈ ગઈ છે, હવે આમાં કશું અઘરું થઈ કઈ લાગતું નથી ને. હાથમાં પાર જુઓ, હવે કરવાનું શું શું રહ્યું. હવે હું સુરેશભાઈ છું એવું પેલા જ્યાં સુધી યાદ નતું ત્યાં સુધી આપડે શું માનતો, હું સુરેશભાઈ જ છું, બીજું છે જ નહીં, હું સુરેશભાઈ જ છું. એ ઇગોઇઝમ હતું, શું હતું ખબર ને. અને હવે તો સુરેશ ભી ખરા, પણ તે વ્યવહાર થી કેટલું ડ્રામેટિક રીતે એક્ચ્યુઅલી નહી, ધામા છે, ધામામાં ખરી રીતે આમ વ્યવહાર ચલાવવા પૂરતું, વ્યવહાર ના પૂરતું જ સુરેશ ભાઈ નિશ્ચય થી, ખરી રીતે નહીં, ખરી રીતે શુદ્ધાત્મા. એટલે આજે અહંકાર અહીંથી ઉઠી ગયો અને હું શુદ્ધાત્મા છું એ ત્યાં બેસી ગયો, અને તે મમતા પણ બેસી ગઈ, અહંકાર અને મમતા બે ગોન. અને આ જે એની જગ્યા જે એ પડી વેક્યુમ થઈ, તેને બદલે પોતાનું સ્વરૂપ શુદ્ધાત્માનું ગ્રહણ થઈ ગયું. શું હોય, અહંકાર અને મમતાનો ત્યાગ થઈ ગયો અને પોતાનું સ્વરૂપ શુદ્ધાત્માનું ગ્રહણ થઈ ગયું. એટલે ગ્રહણ ત્યાગનો કામ કડા કૂટવા માટે તો ગ્રહણ નીકળવા જોયું નહીં, ત્યાગ એ નીકળવાનો સંભાવ નિકાલ કરવાના. આવી આવી રસોઈ ફરસલાત બધી આવી, નહીં એક બે ચીજ ખારી થઈ ગઈ હોય સંભાળ નિકાલ કરવા મૂકી દેવાની બાજુ, બીજી બધી ખાવી આપડે જાણે બનાવી જ નથી કરીને. ના ભાઈ એ ઓછું કઈ ઘર વાળા કે છે એ ખારું હું ખાઈ જજો, સર કરે આપડે બાજુ છોડી દઈએ, તકરાર કરીને સંભાળ નિકાલ કરવાનો. આપડી આજ્ઞા પછી પાડી ના કહેવાય, સંભાળ નિકાલ કરવાનો. અને થાળી ને કૃષ્ણ ભગવાન શું કહ્યું કે આ થાળી જે પ્રાપ્ત છે અને ભોગવો કે છે, અપ્રાપ્ત ની ચિંતા ન કરવો કે છે. શું ખોટું કે છે કૃષ્ણ ભગવાન, જે પ્રાપ્ત છે તેને ભોગવો અને અપ્રાપ્ત ની ચિંતા ન કરવો. થાળી છે પ્રાપ્ત છે એને ભોગવતો નથી, અને જરાક ટાઈમ થઈ ગયો હોય ઓફિસ નો એટલે તમામવો હોય, એ તમામવો હોય ને અહીં અહીં આ ખાતો હોય એટલે ઢોકળું અહીં ખાય અને ચિત્ત જઈ લીધે. એટલે હું તમને સમજાવું ગમે તે થાય, ચિત્તને અસંતમાં જમશો નહીં. શું કહ્યું, કારણ કે હાથ ઉપર અસર થાય છે. શું કહ્યું, ચિત્તની અસંતમાં જમવું એ બહુ હાથ ઉપર અસર થાય છે, સમજ ને. માટે ગમે તેવું થાય, જે થવાનું થાય છે તમે વ્યવસ્થિત પર છોડી દેજો ને, પણ નિરાશે જમજો. શું કહ્યું, કે સાહેબને એમ કહીએ કહેવાય કે સાહેબ કઈ બે હાથે જવાય, કે એ તો એક જ હાથે વપરાય કે બે હાથે ખવાય, એટલે એને ઓછું ખાઈએ, ઓછું તે રાખીએ, કઈક એ આપીએ રાખીએ, પણ આવું ના કરીએ. આમ ચિત્ત તમે ભટકવા તમે ગયું હોય અને આ ઢોકળું ચાયા કરે એથી તે હેલ્પ શું કરે સાહેબ, સાહેબ ગમે કરે કે વહેલા આવી ગયો, આ તો મેડનેસ ખાલી રઘવાટી આજે ના સમજો ને. એટલે નિરાતે સમજો, કોઈ વખત મોડું થાય, મોડું થવાની ઈચ્છા જ નહીં કરી બધાડો, પણ થઈ જાય તો નિરાતે જમજો, આવું ના કરો. નહીં તો તમે કઈ તમારો ટાઈમ વહેલો લખવાનો છે, લોકો લખવા ત્યાં બોલું. શું થયું કે હવે પેલું ઇન્ટરિમ ગવર્નમેન્ટ થઈ, એટલે આજે અહંકાર ને મમતા બે ગયું અને પોતાનું સ્વરૂપ શુદ્ધાત્માનું છે તે પ્રગટ થઈ ગયો. આ સંભાવ બધો નિકાલ કરવાનો આપણે રહ્યો બધો. હવે આજે તમને આ બહાર ભૌતિક ભૌતિક જે હતું એટલે વિમુખ હતું, બહિર્મુખી હતા, કેવા હતા, બહિર્મુખ આત્મા હતો. બહિર્મુખ એટલે ભૌતિકમાં બહિર્મુખ, બહાર ન દ્રષ્ટિ અંતર્મુખી થયો નથી, સમજ પડે ને. તે આજે બહિર્મુખ છૂટી ગયું અને અંતર્મુખ થયું. હવે અંતરમાં સુખ છે, આત્મામાં સુખ છે એવું ખાતરી થઈ ગઈ, પોતાના સ્વરૂપમાં સુખ છે અને બહારના કલ્પિત સુખો છે. આપણે માનીએ તો સુખ છે, ના માનીએ તો દુઃખ છે. જલેબી કોઈ ના ભરતી હોય તો પછી આપડે એને કહીએ નહીં ખાવી જ પડશે, જલેબી જેવી ચીજ દુનિયામાં નથી હોતી, માટે ના એને ભાગતી રહો, એને જબરજસ્ત કરવાનું શું તમે હજુ ને. એટલે આપણે આજે અંતરાત્મા થયા અને હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિ બેસી ગઈ. શું થઈ ગયું? પ્રતીતિ. એ પ્રતીતિ કાયમી બેસી ગઈ, નિરંતર 24 કલાક રહે. જો તમે ઓફિસમાં બેસવાનું કામ કરતા હોય તો ફાઇલ ફાઇલ કહેવાય, તો તે વખતે તમારા લક્ષમાં રહ્યા કરે હું શુદ્ધાત્મા છું, અથવા પ્રતીતિમાં રહે, પ્રતીતિમાં. અને પછી એ કામ પૂરું થાય એટલે લક્ષમાં આવી જાય, સમજો ને. પણ શુદ્ધાત્મા રહ્યા પછી નિરંતર 24 કલાક. શું શું કહી રહ્યું? નિષ્પક્ષપાતી આપણે મુસલમાનમાં શુદ્ધાત્મા દેખાય, ના દેખાય? જો ગાય ભેંસમાં દેખાય એટલે તો આપણે આત્મધર્મી થયા. એટલે બધામાં જ્યાં આગળ આપણે પક્ષપાત નહીં કે આપણે હિન્દુ છીએ કે જૈન છીએ કે અમે વૈષ્ણવ છીએ, એવું તેવું પક્ષપાતમાં નહીં. સમજો ને, આપણે આત્મધર્મી એટલે નિષ્પક્ષપાતી, બધા ધર્મોની આપણે સાથ લેવા દેવા, સમજો ને. એટલે દેહાભ્યાસ ધર્મ ઉડી ગયો અને આત્મધર્મ શરૂ થયો. દેહાભ્યાસ ધર્મ થી કર્મ બંધાય. દેહાભ્યાસ ધર્મ એટલે શું? કે હું સુરેશ છું અને આ દેહ તે હું જ છું, એનું નામ દેહાભ્યાસ છે. આત્માને દેહાત્મ બુદ્ધિ થઈ ગઈ, કઈ? આ દેહ ને જ આત્મા માનવા એને બુદ્ધિ, સમજો ને. આ હું જ છું. હવે આત્માને આત્મા માન્યો અને દેહ ને દેહ માન્યો, સમજો ને. જુદું પડ્યું અને લાઈન ઓફ ડિમાર્કેશન નાખી હતી કે આ આત્મ વિભાગ અને આ દેહ વિભાગ, લાઈન ઓફ ડિમાર્કેશન વચ્ચે પડી, એટલે બે જુદું જ થઈ ગયું. આ દેહ હવે રાત્રે તમને ધ્યાન આ જ્ઞાન મળ્યા પછી ભગવાને શું કર્યું કે જ્ઞાની ની પાસે જ પડી રહેજો. આ બહુ મહત્વનું, જરા સમજી લેજો. ખાસ આ કરો, જ્ઞાની ની પાસે જ પડી રહેજો એવું કહ્યું તું. થોડે વર્ષે જ્ઞાની પાસે પડી રહેજો આ જ્ઞાન મળ્યા પછી. પણ આ કાતો ત્યારે કોમ્પ્લેક્સ કરશે, ત્યારે તો એ દવારો ગયો બધો. સમજે ને, તે દુકાનમાં ઘેર જઈને છોકરો મોટા થયેલા, દુકાન બે આવી અને વાઈફ ને કહી ભાઈ આવું મારો આપવાનું કલ્યાણ કરવા દઉં, ત્યાં કે જાઓ, પણ પછી અમને પણ બોલાવી દેજો. એ આ વાત સાથે રહ્યું જ નથી. અત્યારે આઠ વર્ષ નો થાય ત્યારે શરીર કરતો હોય. એટલે આપણે બીજો એક સબસ્ટિટ્યુટ તમને આપું, તે મેં હમણાં કહ્યું ને કે રાતે સુઈ જાઓ ત્યારે તમારે આ વાંચવામાં દાદા દેખાય ને હું સુધાર સુધાર કરતા કરતા સુઈ જાઉં, ત્યાં આખી રાત એનું પાણી પડ્યા કરશે, તમને ઊંઘાઈ જળગત ગસગસા રહેશે. આ એક નવું ફળ, એક સબસ્ટિટ્યુટ એ છે, ત્યાંથી રાતનું ફળ મળશે. આ તમે ગોઠવીને સુઈ જશો એટલે ઊંઘ 2 મિનિટમાં 5 મિનિટમાં આવે તોય વાંધો નથી, કારણ કે જાગતા ઊંઘી ગયા ને આપણે, આપણે ગોઠવીને ઊંઘી ગયા અને ઊંઘી ગયા બસ. આપણે આપણે ઊંઘ્યા નથી, મેર ઊંઘ આવી ગઈ, એટલે આપણે જે સ્થિતિમાં હતા ત્યાં તે સ્થિતિમાં છીએ. એટલે એની મેરે આખી રાત પાણી પડ્યા કરશે અને ઉજાગરો રાખશે, બહુ સરસ કામ થશે. માટે આટલું રાત્રે ગોઠવી દેજો, સમજ ને. પાછી બુદ્ધિ માંગણી કરશે, બુદ્ધિ રેખો કરવા જાય ને પાછી, એટલે એનો પાછો રસ્તો દેખાડો. અને દાદાને તમે ગોઠવો ને તો પછી બુદ્ધિ દિવે ખીલાઈ નાખે શું. અને પૂરું એક્ઝેક્ટ ના દેખાય તો વાંધો નથી, આપણે ગોઠવણી કરી બીમ દેખાય તો એ બહુ થઈ ગયું. આપણે નથી લોકો કરતા વાંખે વિચારે શાંતિ થાય છે. એટલે એ ગોઠવણી કરી હવે બુદ્ધિને શું કહેવાનું કે ભાઈ આજની રાત તું કાલે બપોરે જમવા આવજે, કહી આજની રાત મને રજા હાથ રાખી તે બુદ્ધિ જશે. કારણ બુદ્ધિ શું નુકસાન કરે છે? એક માણસ શિખંડ બનાવો તો એક માણસ દહી લાવ્યો અને એને દહી આખરતા ભાવતું હતું, ભૈયા ને લાવ્યો, ભૈયા છે તે દહીં ગરમ કરે, દૂધ ગરમ કરાવી અને આટલું દહીં નાખીને હલાવીને આપ્યું કે છે તું હવારમાં આને જોજે, દહીં તો અફલક સરસ થશે. ત્યારે પેલો અક્કલ આવ્યો તો કે છે પણ મારે જોવું તો પડશે ને, એમને એમ તો થાય કે શું અક્કલ વાળો એટલે એના મનમાં એમ થયું કે મારે જોવું તો કંઈક પડે ને, તાકે ના તું ગસગસર ઊંઘી જજે હવારમાં બહુ સરસ દહીં. પણ પેલો અક્કલ વાળો તો રાતે એક વાગે ઉઠ્યો, ભાઈ થોડું થોડું તો થયું જશે ને, તો આગળ ગાડીમાં ડખો કરી નાખ્યો દહીંમાં. એટલે આ બુદ્ધિ છે તે આવું તોફાન કરે છે. બુદ્ધિને કહી દે એમ કે આજની રાત આ દાદાનું મન ધ્યાન કરે દે, તું કાલે આવજે. બીજા બીજા ચિંતા નહીં કરવાની, એક જ દાડો ફક્ત થયો. બીજા તો બધા કરે બુદ્ધિ પદવે તો વધુ નથી, થતું ને એક જ દાડો ક્લિયરન્સ થાય ને તો એકદમ. હવે આ રીતે ધ્યાન કરજો તો એને મેરે ઊંઘ આવી જશે. બે મિનિટમાં આવે ને તો છૂટી બુટી ગણીને જાગવાનું નહીં. ના એક માણસ મને કહે છે તમને હું ચીટી ખાઈ ઊંઘી જવા સરસ થઈ ગયું પૂરું. હવે એક જ વસ્તુ રહી કે કાલે હા હવાર માં તમને જે થાય તે તમારે કાલે ઓફિસે છે ને સોમવારે છે, એટલે મને તમે તો વહેલા એક ફેરો કહી દેજો, હું એટલે પછી પાછા ફરી જ્ઞાનમાં આવજો. પણ હવારમાં એકાદ ફેરો તમે કહીને દેજો, પાંચ મિનિટ થાય તમને થાય એટલે હું આશીર્વાદ આપીશ. અને ભૂલચૂક થઈ હોય તો હું કાલે કાલે કાલે સુધારી આપું તો રેગ્યુલર થઈ જાય. કારણ કોઈ શબ્દ ઓછો બોલાયો હોય ને વધતો ઓછો બોલાયો ને તેની રીતે કંઈક અડચણ થવાનો સંભવ ખરો, સમજ પડે ને, તે હું કાલે કાલે એને એ કરી આલું. સમજ ને ક્યારે હવે સવારનું વહેલું પાર્સલ કરાય છે? ચરણ વિધિ નામ લખ્યું હતું જૂન 15 17 17 6 ભગવાન જૂન 17 કેમ કર્મ બંધાયું, એ કર્મ પાછું ભોગવવું પડે આપડે. હવે સરકાર વ્યવસ્થિત છે, સમજાયું ને, સરકાર વ્યવસ્થિત પછી વ્યવસ્થિત બધું આખી જિંદગી બધું જ ચલાવી દેશે. એ પ્રેરણા કરશે ઈલાને અને ઈલાનું ભાવિ ચાલ્યા કરશે. શું ફરી સમજ આમ ઠીક લાગે છે અંદર કઈ સારું બોલો લાગે છે. હવે આને જરા પોષણ આપ્યા કરજો પાંચ આજ્ઞા સુધી. શું ભેગા થવાનું જો કઈ યોગ હોય તો કઈ રજાઓ દસમી ઓગસ્ટ એલએમાં અને 1 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ ઓકરી છે. તો આ લોકો બી બધા આવવાનું બહુ ખાસ કહું છું, તો કદાચ આવે તમે બધા સાથે બી આવો. 7મી થી 10મી ઓગસ્ટ તમને આવું કાર્ડ બનાવજો ને મને. 6ઠી ને બધા 10મી સુધી ઓકરીચ માં છે અને પછી 10મી થી 15 ની પણ એમને 17મી એટલું જ લગભગ પડે. અને ત્રીજું લોસ એન્જલ તો બઉ છે, માટે એના કરતા બે માંથી એક પસંદ કરવું અને ટોરેન્ટો કેટલું દૂર પડે? ટોરેન્ટો તો ખાલી 5 જ છે. ટોરેન્ટો આવે દાદાજી પાછી. દાદાજી સ્વપ્નમાં હોય તેલ માં રોગ મુક્તિ ના થઈ જાય. બસ આ બાજુ થાય છે એ પ્રારબ્ધ કર્મ છે. પ્રારબ્ધ કર્મ અત્યારે જે ભેળો થાય આત્મા ત્યારે નવું કર્મ બંધાય. હિંસક ભાવ હોય એની પાછળ આ ક્રોધ થાય ને તેની પાસે હિંસક ભાવ હોય તો એ ક્રોધ થાય. હિંસક ભાવ લેવા નહીં કારણ કે આટલો બીજો પડે. લોભ ભાવે લેવાનું કારણ કે આટલો બીજો ક્રોધ માર માયા લોભ જે ભાવ હતા તે હિંસક ભાવ હતા તે સુધા થઈ ગયા. વૈજ્ઞાનિક રીતે ખરેખર આમ છે પણ હવે તમને તમે સંજોગ બને તો તમે સ્થિર કરજો. વિચાર કરો રોજ ની વ્યાખ્યા કરું બેઠી રોજ હંમેશા રોજ માન માયા રોગ ભાવ ઠીક હોય હિંસા જે મને હોય ખરેખર માં ફેર નહી આવે છે. એવો જયારે સ્વીકાર કરે છે ત્યારે ફેર ઊંચું આવે છે. આત્મા ભળે એટલે વિકલ્પ ભરે આ તો નિર્વિકલ્પી જ્ઞાન થાય. નિર્વિકલ્પી સંકલ્પ વિકલ્પ બધા બંધ થઈ ગયા. સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા એની રીતે પુરાવો મન ના સ્વામી આપડે રહ્યા નથી. હવે મન ના જ્ઞાતા દશા રહ્યા છે. અને મનમાં જયારે આત્મા ભળે ત્યારે વિકલ્પ કહેવાય. મનમાં વિચારાયો કે આ હું કરું છું તેની સાથે હું આત્મા ભર્યો હું કરું છું એવું ભાન થયું એ વિકલ્પ કહેવાય. અને આ મારું એ સંકલ્પ કહેવાય. હું મારું દેવું ગયું એટલે સંકલ્પ વિકલ્પ દેવું ગયા એટલે નિર્વિકલ્પ સ્થિતિ છે. અને સમાધિ હંમેશા આપણા હિન્દુસ્તાન લોકો કહે છે કે આ મિત્રી કે ભાન જતું રહ્યું એટલે બાપજી સમાધિ માં આપડે આ લોકો સમાધિ હંમેશા સંપૂર્ણ જાગ્રત સ્થિતિમાં હોય. સંપૂર્ણ જાગ્રત સ્થિતિમાં હોય તે આપડી આ સંપૂર્ણ જાગૃતિ મને ચોઈસ ફરી વસ્તી રહેશે ને એવું તમને પણ મેં ઓફિસ બેઠા બેઠા સમાધિ રહ્યા ગયું. જાગૃત સ્થિતિ આ જે ભવન થતું રહેશે આમ ચૂંટી કરે ને એ તો એક પ્રકારની ઊંઘ છે. અંદર ખોવાઈ જાય છે ચિત્તમાં ચિત્ત અંદર ખોવાઈ જાય છે. અંદર આખા વર્લ્ડ નું જ્ઞાન છે તે એક બે કલાક માં આપવાનું ને એટલે અરે બહુ વિગત વાર તમારે સમજી લેવા માટે મારી પાસે આવવું જોઈએ, વિગત વાર ઇન ડિટેલ. ફંડામેન્ટલ બધું થયું હોય પણ ઇન ડિટેલ્સ માં બધું સમજવાની જરૂર. બેન પૂછે છે કે આ જપ લખીએ હરે રામ હરે રામ શ્રી કૃષ્ણ, એવા બધા જપ લખે છે ને, તો કે એના